ملتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين تني قوم نا وڈیلو نے آگے وانو کہ جیو ઘમંડી હતા અભિમાની હતા તેમણે કહ્યું કે એ શોએબ અગર તું અને તારી સાથે જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અમારા ધર્મમાં પાછા નહીં આવો તો અમે તમને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકશું. શોએબે કહ્યું શું અમે તમારા ધર્મ તરફ નફરતને તિરસ્કાર રાખતા હોઈએ તો પણ بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علما على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. الله અમને તેનાથી છુટકારો ને નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા ધર્મમાં પાછા ચાલ્યા આવીએ તો ચોક્કસ જ તે એના જેવું થાય કે અમોએ અલ્લાહ પર જૂઠો ઇલ્ઝામ ને આરોપ મૂક્યો અને અમને આ ઘટતું નથી શોભતું નથી કે અમે તે તમારા ધર્મમાં પાછા ચાલ્યા આવીએ સિવાય કે અમારા પાલનહારની ઈચ્છા જ એવી હોય. અમારા પાલનહારનો ઇલમ દરેક વસ્તુ ઉપર છવાયેલું રહેલું છે. હાવી છે અમોએ અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો છે. એ અમારા પાલનહાર તો અમારી તથા અમારી કોમ વચ્ચે સાચો ફેંસલો કરી દે અને તું જ સૌથી ઉત્તમ ફેંસલો કરનારો છો. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. અને તેની કોમમાંથી જેઓ ઈમાન લાવ્યા ન હતા તેમના આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોએબની તાબેદારી કરી તો એ હાલતમાં તમે બેશક નુકસાન ઉઠાવનારા થઈ જશો. પછી તેમને ધરતીકંપે જમીનના કંપને ભૂકંપે પકડી લીધા જેથી તેઓ એકાએક અચાનક પોતાના ઘરોમાં થાંભલા જેવા જીવ વગરના બનીને રહી ગયા. الذين كذبوا شعيبا كانوا هم الخاسرين. જેમણે શોએબને જુઠલાવ્યો હતો તેઓ એવા બરબાદ થઈ ગયા કે જાણે તેઓ તે જમીનમાં ક્યારે વસ્યા જ ન હોય ક્યારે રહ્યા જ ન હોય. જેમણે શોએબને જુઠલાવ્યો તેઓ જ નુકસાન ઉઠાવનારા હતા. જેથી શોએબે તેમના તરફથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે એ મારી કોમ ચોક્કસ જ મેં તમને મારા પાલનહારના સંદેશા પહોંચાડી દીધા હતા અને તમને નસીહત અને સબક પણ આપ્યો હતો ત્યારે હવે હું મુનકર લોકોની ઇનકાર કરનાર લોકોની ખરાબ દશા માટે શા માટે દુઃખ વ્યક્ત કરું. અને એવું નથી બન્યું કે અમોએ કોઈ વસ્તીમાં પૈગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને કંગાલિયત અને મુશ્કેલીમાં સંકેતમાં સપડાવ્યા ન હોય. આ એટલા માટે કે કદાચ ને તેઓ અમારી આગળ કરગરે ને આજીજી કરે. તું الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء والسراء فأخذناهم بغتة وهم لا يشعرون. પછી જ્યારે તેઓ કરગર્યા ત્યારે અમોએ તેમના દુઃખ ને સુખમાં બદલી નાખ્યા. અહીં સુધી કે તેઓ ઘણા હિસાબમાં વધ્યા અને કહેવા લાગ્યા કે ચોક્કસ જ અમારા બાપ દાદાઓ પર પણ દુઃખ અને સુખ બધું કાંઈ વીતી ચૂક્યું છે. તેમના એ એહસાન ભૂલી જવાના વિચારોને લીધે પછી તેમની અજાણતાની હાલતમાં ઓચિંતા અમોએ તેમને સજામાં અઝાબમાં ગિરફ્તાર કર્યા. અને જો તે વસ્તીવાળાઓ ઈમાન લઈ આવતે અને પરહેજગારને મુત્તકી બનતે તો અમે તેમના પર આસમાન તથા જમીનની બરકતોના દરવાજા ઉઘાડી નાખતે. પણ તેઓએ રસૂલોને જૂઠાવ્યા. પછી તેમની કરણીઓના કારણે આમાલોના કારણે અમોએ તેમની ધરપકડ કરી. શું શહેરવાસીઓ આ વાતથી બેખોફ અને ડર વગરના થઈ ગયા છે કે અમારો અઝાબની સજા તેમને રાત્રિમાં પકડી લે એવી હાલતમાં કે તેઓ સૂતા હોય? અથવા શું શહેરવાસીઓ આ વાતથી બેખોફ અને ભીખ વગરના થઈ ગયા છે કે અમારી સજા તેમને ધોળે દિવસે પકડી લે એવી હાલતમાં કે તેઓ ખેલકૂદમાં મચ્ચાર રહ્યા હોય? શું ત્યારે તેઓ અલ્લાહની દાવપેટથી અલ્લાહની તરકીબ અને ચાલથી ચિંતા વગરના થઈ ગયા છે? જો કે અલ્લાહના દાવપેટથી સિર્ફ નુકસાન ઉઠાવનારાઓ સિવાય કોઈ ચિંતા વગરનો રહેતો નથી. શું આ બાબત તે લોકોને કે જેઓ આગલા નાશ ને નાબૂદ થઈ ગયેલા માલિકોની પછી આ જમીનના વારસ થયા છે સાફ કરી નથી દેખાડતી કે જે અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે, એવો ધબ્બો મારી દેતે કે તેઓ કંઈ સાંભળી શકે નહીં. એ રસૂલ, આ એ જ વસ્તીઓ છે કે જેની કેટલીક ખબરો અમે તને બયાન કરીએ છીએ અને ચોક્કસ જ તેમના પૈગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, પણ જેને તેઓ પહેલા જૂઠલાવીને ખોટા પાડી ચૂક્યા છે તેને હવે પણ કોઈ રીતે માને તેમ નથી. એવી રીતે અલ્લાહ ઇનકાર કરનારાઓ, મનાય કરનારાઓના દિલો પર મહોર મારી દે છે. અને અમોએ તેઓમાંથીના ઘણા ખરાઓને પોતાના વચનને વાયદા પાળતા જોયા નહીં, બલકે અમોએ ચોક્કસ જ તેઓમાંથીના ઘણાઓને હુકમનો ભંગ કરનારા જોયા. તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને ફિરઔન તથા તેમના સરદારો તરફ મોકલ્યો, પણ તેઓ તે નિશાનીઓ તરફ આડોડાયની રીતે વર્ત્યા. માટે જો કે ફસાદ કરનારાઓનું કેવો નતીજો આવ્યો, કેવું પરિણામ આવ્યું. ને મૂસાએ કહ્યું કે એ ફિરઔન, બેશક હું તમામ દુનિયાઓના પાલનહાર તરફનો રસૂલ છું. મારા માટે લાયક છે કે અલ્લાહની બાબતે સત્ય સિવાય બીજું કાંઈ બોલું નહીં, સાચા સિવાય કાંઈ બોલું નહીં. હું ચોક્કસ જ તમારા પાલનહાર તરફથી ખુલ્લી દલીલ લઈને આવ્યો છું. માટે બની ઇસરાયેલને મારી સાથે મોકલી દે. તો ફિરઔને કહ્યું, અગર તું કોઈ નિશાની લાવ્યો હોય અને જો તું સાચાઓમાંથી ન હોય તો લાવ, તે નિશાની રજૂ કર. આથી મૂસાએ પોતાની લાકડી જમીન ઉપર નાખી દીધી, જે તે જ વખતે એક ભયંકર અને સાક્ષાત સાપ બની ગયો, અને તેણે પોતાનો હાથ બગલમાં નાખી બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે જોનારાઓ માટે સફેદ ચળકાટવાળો બની ગયો. જે જોઈને ફિરઔનના સરદારોએ કહ્યું કે બેશક આ એક ખુલ્લો જાદુગર છે, જે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે. માટે તમે તેના વિશે શું સલાહ આપો છો? તેમણે કહ્યું કે મૂસાને તથા તેના ભાઈને હમણાં પડતા મૂકો અને બધા શહેરોમાં ઢંઢેરો પીટનારા મોકલો, કે જેથી તેઓ દરેક હોશિયાર જાદુગરોને તારી હુજૂરમાં લઈ આવે. અને તે જાદુગરો ફિરઔન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે જો અમે જીતી જઈએ, કામયાબ થઈએ, તો અમને જરૂર સારો બદલો મળવો જોઈએ. أعين الناس واسترهبوهم તેણે કહ્યું કે હા મળશે, એટલું જ નહીં પણ બેશક તમે મારા અંગતના દરબારીઓમાંથીના બની જશો. આથી જાદુગરોએ કહ્યું, એ મૂસા, લે તું જાદુના દાવ નાખે છે કે અમે જ નાખનારા બનીએ? મૂસાએ કહ્યું, તમે જ નાખો. આથી જ્યારે તેમણે જાદુના દાવ નાખ્યા ત્યારે પહેલા લોકોની નજર બાંધી દીધી અને તેમને ડરામણા ડરતા કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ લઈ આવ્યા. અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા નાખી દે, લાકડી નાખી દે. જેથી મૂસાએ પોતાની અસા જમીન ઉપર નાખી કે તરત જ તે તેમણે જે ઢોંગ સોંગ ઉભા કર્યા હતા તેને ગળી જવા લાગ્યો. પછી એવી રીતે સાચું સાબિત થઈ ગયું અને જે કામો તેઓ કરતા હતા તેના કામ ગયા. જેથી તેઓ ત્યાં ને ત્યાં જ હારી ગયા અને શરમથી જલીલ અને બેઇજ્જત બની પાછા ફર્યા. તે બધા જાદુગરો પોતાની મેળે આપોઆપ સજદામાં ઢળી પડ્યા. તેઓ કહેવા લાગ્યા કે અમે દુનિયાઓના પાલનહાર પર ઈમાન લાવ્યા છીએ, યાનિ કે મૂસા તથા હારૂનના પાલનહાર પર. ફિરોને કહ્યું, શું તમે તેના પર ઈમાન લાવો છો એ પહેલા કે હું તમને તેમ કરવાની રજા આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા ચલાવી છે, પણ આગળ જતા તેનો નતીજો જાણી લેશો. હું તમારા સામ સામેના હાથ પગ જરૂર કાપી નાખીશ, પછી તમે બધાને સૂળીએ ચડાવીશ. તે જાદુગરોએ કહ્યું કે અમે તો ચોક્કસ જ અમારા પાલનહાર તરફ પાછા રજૂ થઈએ છીએ, હાજર થઈએ છીએ, અને તું અમારાથી સિર્ફ એટલી વાત પર વેરને બદલો લેવા ચાહે છે કે અમે અમારા પાલનહારની નિશાનીઓ પર ઈમાન લઈ આવ્યા છીએ કે જે સીધે સીધી રીતે અમારી પાસે આવી ચૂકી છે. એ અમારા પાલનહાર, તું અમને સબર અને ધીરજ અતા કર અને અમારો અંત ઇસ્લામ ઉપર જ લાવજે. قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ અને ફિરોનની કોમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કોમને છોડી દેશે કે તે આખા દેશમાં તોફાન ફેલાવે અને તને તથા તારા માબૂદોને તારા ખુદાઓને છોડી દે. ફિરોને કહ્યું, અમે ટૂંક વખતમાં તેમના દીકરાઓને મારી નાખશું અને તેમની દીકરીઓને કનીઝ બનાવવા માટે જીવતી રહેવા દેશું, અને બેશક આપણે જ તેમના પર હુકુમત ધરાવનારા છીએ, સત્તા રાખનારા છીએ. મૂસાએ પોતાની કોમને કહ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને સબર તથા ધીરજ રાખો. બેશક આ બધી જમીન અલ્લાહની જ છે. તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તેનો વારસ બનાવે છે, અને ઉત્તમ નતીજો, ઉત્તમ પરિણામ મુત્તકીઓ અને પરહેજગારો માટે જ છે. બની ઇસરાઈલ બોલ્યા કે અમોએ તો તારા આવવા પહેલા પણ ઘણા મુશ્કેલીઓ અને સંકટો સહન કરી છે અને તારા આવવા પછી પણ. મૂસાએ કહ્યું, સંભવ છે કે તમારો પાલનહાર તમારા દુશ્મનોનો નાશ કરી નાખે અને તમને આ જમીનમાં તેમની જગ્યાએ માલિક બનાવી દે, પછી જુએ કે તમે કેવા કામો કરો છો. અને બેશક અમોએ ફિરોન વાળાઓને પહેલા દુકાળ તથા ફળફળાદી ફ્રૂટની નુકસાનીમાં સપડાવ્યા અને ફસાવ્યા કે કદાચ ને તેઓ ચેતે. પણ પછી જ્યારે તેમને લાભ થતો ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે, અધિકાર છે, અને અગર તેમને કોઈ દુઃખ પહોંચતું તો તેને મૂસા તથા તેના સાથીઓની પનોતી ને બદનસીબી ગણી કાઢતા, યાની કે મૂસા તથા તેના સાથીઓના કારણે તેમને દુઃખ પહોંચે છે એવું ગણતા, ખબરદાર રહો કે તેમની પનોતી, તેમના ખરાબ પગલા ને બદનસીબી સિર્ફ અલ્લાહ તરફથી જ છે, પણ તેઓ માથીના ઘણા ખરા જાણતા નથી. અને તેઓએ કહ્યું કે જો તું ગમે તેવી નિશાની અમારી પાસે લઈ આવે કે જે થકી અમારા પર જાદુ કરે તો પણ અમે તો તારા પર કદી પણ ઈમાન લાવશું નહીં. જેથી અમોએ તેમના પર તોફાન મોકલ્યું અને તીડો તથા જો તથા દેડકા તથા લોહીનું તોફાન મોકલ્યું. આ દરેક અમારી કુદરતની ખુલ્લી ને સીધે સીધી નિશાનીઓ હતી, તેમજ તેઓ અભિમાની ઘમંડી જ રહ્યા. અને સાચે જ તેઓ ગુનેગાર લોકો હતા. અને જ્યારે તેમના પર કોઈ સજા ને અઝાબ આવતો ત્યારે કહેતા કે એ મૂસા, અમારા માટે તારા પાલનહારે તારી સાથે જે વાયદો કર્યો છે તે મુજબ તેની પાસે અમારા માટે દુઆ માંગ. અગર તું અમારા ઉપરથી આ સજાને, આ અઝાબને ટાળી દેશે, ખતમ કરી દેશે, તો અમે ચોક્કસ જ તારા પર ઈમાન લાવશું અને બની ઇસરાયલને પણ તારી સાથે જરૂર મોકલી દઈશું. પછી જ્યારે અમે તેમના પર સજાને એક મુદ્દત માટે, એક વખત માટે ઉઠાવી લેતા, ત્યારે એ મુદ્દત પૂરી થતા પહેલા જ તેઓ પાછું વચન ભંગ કરતા. છેવટે અમોએ તેમનાથી પૂરેપૂરું વેરને બદલો લીધો અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને, અમારી નિશાનીઓને જુઠલાવ્યા કરતા હતા અને તેમનાથી તેઓ બેદરકાર રહેતા હતા. અને અમોએ તે કૌમને, કે જે કમજોર અને ઓછી તાકતવાળી ગણવામાં આવતી હતી, તેને તે જમીનમાં કે જેને અમોએ બરકતવાળી બનાવી હતી, બધી સારી વસ્તુઓ ઉગવા માટે રસવાળી બનાવી હતી, તેના પૂરબ તથા પશ્ચિમના વારસ બનાવ્યા. અને આવી રીતે બની ઇસરાયલની બાબતે તેમના સબ્રના કારણે તારા પાલનહારનો સાચો અને ઉત્તમ વાયદો પૂરો થઈ ગયો અને ફિરઔન તથા તેની કોમે જે જે કારીગરી કરી હતી તેનો તથા જે જે મોટી ઇમારતો તેઓ બાંધતા હતા તે બધાનો અમોએ પૂરેપૂરો સદંતર નાશ કરી નાખ્યો. وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَى قَوْمٍ يَعْكُفُونَ عَلَى أَصْنَامٍ لَهُمْ قَالُوا يَا مُوسَى اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ. અને અમે બની ઇસરાઈલને સમુદ્ર પાર પહોંચાડી દીધા, દરિયાની પાર પહોંચાડી દીધા. પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જે પોતાની મૂર્તિઓની પૂજામાં મંડેલા હતા. આ જોઈને તેઓ બોલ્યા કે એ મૂસા, અમારા માટે પણ એક એવો જ માબૂદ, યાની કે જેની અમે ઇબાદત કરીએ તે પથ્થરની મૂર્તિ, સ્ટેચ્યુ બનાવી આપ, જેવા કે આ લોકો પાસે માબૂદો છે. મૂસાએ કહ્યું, બેશક તમે અભણ અને જાહિલ લોકો છો. બેશક આ લોકો જે ધર્મમાં મચ્છા રહે છે, લાગ્યા રહે છે, તે જરૂર નાશ અને નાબૂદ થનાર છે, અને જે કામો તેઓ કરે છે તે નકામા જશે. વળી તેણે કહ્યું, શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માબૂદ ગોતી આપું, જ્યારે કે તેણે જ તમને બધી દુનિયા પર બલંદી આપી છે. અને તે સમયને યાદ કરો જ્યારે કે અમોએ તમને ફિરોનીઓના હાથમાંથી છુટકારો આપ્યો, નજાત આપી, કે જેઓ તમને સખતમાં સખત દુઃખ આપતા હતા, તમારા છોકરાઓને મારી નાખતા તથા તમારી છોકરીઓને જીવતી રહેવા દેતા લોંડીઓ બનાવવા માટે, અને તેમાં તમારા પાલનહાર તરફની તમારા માટે ઘણી સખત પરીક્ષા હતી. અને અમોએ મૂસાને તૌરેત આપવા માટે 30 રાત્રિઓની મુદત નક્કી કરી હતી, અને પછી 1 દસકો ઉમેરી તે મુદત પૂરી કરી, જેથી તેના પાલનહારે નક્કી કરેલી મુદત 40 રાત્રિઓમાં પૂરી થઈ ગઈ. અને તૂર પર જતી વખતે મૂસાએ પોતાના ભાઈ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો પ્રતિનિધિ, મારા બદલે નિમિલો બનીને લોકોની સુધારણા કરતો રહેજે, અને ફસાદખોરોના રસ્તાને ફોલો કરજે નહીં. અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે સીના પર્વત પર આવ્યા અને ત્યાં તેના પાલનહારે તેની સાથે વાતો કરી, ત્યારે મૂસાએ વિનંતી કરી કે એ મારા પાલનહાર, તું મને તારા સાક્ષાત દર્શન આપ, ઝારત કરાવ, કે જેથી હું તને જોઈ લઉં. આથી અલ્લાહે કહ્યું કે તું મને હરગીઝ જોઈ શકશે નહીં, પણ આ પહાડની ટોચ તરફ નજર નાખ, પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે, અટકેલો રહે, તો તું પણ મને જોઈ શકશે. પછી જ્યારે તેના પાલનહારે પહાડના શિખર પર ટોચ પર પોતાના નૂરનો પ્રકાશ નાખ્યો, રોશની ફેંકી, તો તેના કટકે કટકા કરી નાખ્યા અને મૂસા બેભાન થઈ ઢળી પડ્યા. પછી જ્યારે શુદ્ધિમાં આવ્યા, ભાનમાં આવ્યા, ત્યારે કહેવા લાગ્યા કે એ મારા પાલનહાર, પાક છે તારી જાત, હું તારી સમક્ષ તોબા કરું છું, અને હું સૌથી પહેલો ઈમાન લાવનારાઓ માંથીનો છું. કહ્યું, એ મૂસા, બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે, યાની કે મારા સંદેશા તથા મારા કલામ માટે બધા લોકો પર ચૂંટી કાઢ્યો છે, પસંદ કરી કાઢ્યો છે, માટે જે કાંઈ મેં તને આપ્યું છે તે લે, યાને કે મજબૂતીથી લે, અને તે બદલ મારો શુકર અને આભાર માનનારાઓમાંથી ના થા. અને અમોએ તેના માટે તે તૌરેતની તકતીઓમાં દરેક વસ્તુઓ વિશે વિગતવાર સબક, બોધ અને ફેંસલા લખી દીધા હતા અને હુકમ આપ્યો હતો કે એ મૂસા, આ તૌરેતને મજબૂતીથી પકડી લે અને તારી કૌમને હુકમ કર કે તે માથીની સારી સારી વાતો હાસિલ કરે, મેળવી લે. ટૂંક વખતમાં હું તમને નાફરમાનોની જગ્યા દેખાડી દઈશ. હું ટૂંક સમયમાં તે લોકો કે જેઓ જમીન પર નાહક કારણ વગરના અભિમાન કર્યા કરે છે તેમને મારી આયતોને નિશાનીઓને સમજવાથી અળગા અને છેટે રાખી દઈશ, અને જો તેઓ દરેક નિશાની જોઈ લેશે તો પણ તેના પર ઈમાન લાવશે નહીં, અને એ જ મુજબ કદાચને તેઓ નેકીનો રસ્તો, ભલાઈનો રસ્તો પણ જોઈ લેશે તો પણ તેના પર ચાલશે નહીં, તેને પોતાનો રસ્તો બનાવશે નહીં, અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે, ભટકેલો રસ્તો જોશે, તો તેને જરૂર પોતાનો રસ્તો બનાવી લેશે, યાની કે તેના પર ચાલશે. આ સજા એ માટે કે તેમણે અમારી નિશાનીઓ જુટલાવી હતી અને તેનાથી બેદરકારને ગાફિલ રહ્યા હતા. અને જે લોકો અમારી નિશાનીઓ તથા આખિરતની મુલાકાતને જુઠલાવે છે, ખોટી ગણે છે, તેમના કામો, તેમના અમાલો રદ થઈ જશે. શું તેમને તેઓ જે અમાલોને કર્મો કર્યા કરતા હતા તેના સિવાય બીજો કોઈ બદલો આપવામાં આવશે? અને મૂસાની કોમે તેની ગેરહાજરીમાં પોતાના ઘરેણાઓમાંથી એક વાછરડાની, ગાયના બચ્ચાની આકૃતિ, ગાયના બચ્ચા જેવો ઘાટ ઘડી કાઢ્યો, બનાવી કાઢ્યો. તેનો અવાજ ગાયના અવાજ જેવો હતો. શું તેઓ એટલું સમજતા ન હતા કે તે ગાયનું બચ્ચું ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમને કોઈ રીતનો રસ્તો દેખાડતો હતો, તો પણ તેઓ તેને પૂજવા લાગ્યા, ઈબાદત કરવા લાગ્યા, અને તેમાં તેઓ ઝાલિમ અને અન્યાયી હતા.